8 વર્ષની ઉંમરે શંકરાચાર્ય ઘર મૂકીને જતા રહીએ, તેને શોખ થતો હોય છે રખડવાનો, ભીખ માગવાનો. ભર્તૃહરિ મહારાજ જેવા, બાજન મહારાજ જેવા, ભરત મહારાજ, ચક્રવર્તી ભરત મહારાજને, બુદ્ધને, મહાવીરને ભૂખ્યા મરવાના શોખ થતા હશે, નીકળી પડતા હશે, અમસ્થા નીકળી પડતા હશે. કાંઈક તો માણસે વિચારવું જોઈએ ને, જો શોધ જ કરવી હોય તો વિચારવું જોઈએ કે આ બધા શા માટે આવી રીતે ચાલી નીકળે છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે બહુ દુઃખ છે જન્મ મરણ ગર્ભવાસના માટે. પાહી મુરારે, કેવો શબ્દ વાપરો જ્ઞાની પુરુષ થઈને વિચાર તો કરો, પુકાર કર્યો કે આમાંથી નથી બચાય એવું. પાહી એટલે એ બચાવો, બચાવો, બચાવો. ક્યારે થાય એ સમજવાનું છે. બચાવો, બચાવો, બચાવો એમ ક્યારે થાય? જ્યારે દુઃખ ને દુઃખ જાણ્યું હોય. તો સંસારને જાણ્યો છે દુઃખરૂ? જો બોલો, જો દુઃખરૂપ જાણ્યો હોય. નિષ્કુળાનંદ સ્વામી કહ્યું રે, કોઈ રે એ કોઈ રે ઉગાડો મને કાળથી, તો સોંપું તેને આ શિષ્યજી. આ જન્મ વરણ ગર્ભવાસ લક્ષરા 84 આ સતત કાળ પીડે છે, આ બધા ભરખી જાય છે, અને જે અનંત ચક્ર ફરવાનું છે એમાંથી એ મને કોઈ ઉગારો માથું આપી દો. શા માટે? દુઃખરૂપ જાણ્યો છે. આપણે સંસારને દુઃખરૂપ એવો જાણ્યો નથી એટલે પોકાર ઉઠતો નથી, નહીં તો રાતની ઊંઘ ઉડી જાય ને તોય થઈ જાય. હે મહારાજ, હે સ્વામિનારાયણ, હે ભગવાન, હે ગોપાળાનંદ સ્વામી, હે ગુણાતીતાનંદ સ્વામી, હે જોગી બાપા, બચાવો, બચાવો શ્રીજી મહારાજ, બચાવો. દુઃખરૂપ જાણ્યો હોય તો થાય. દુઃખ ક્યાં, દુઃખ દુઃખ દુઃખ ક્યાં જણાયશ? ટુ નો ધ ફોલ્સ એઝ અ ફોલ્સ, આ નોલેજ છે. ખોટાને ખોટા તરીકે જાણી લેવું એનું નામ જ જ્ઞાન. હવે ક્યાં ઓળખાણું છે ખોટું? પરમ સત્ય માનીને, પરમ સત્ય માનીને જ મીંડા થઈ ને હે ભાઈ. પરમ સત્ય માનીને જ સંસારમાં વળગ્યા છે ને. ગુણાતીતાનંદ સ્વામી કે જ્યાંથી ઘડીપળમાં ઉઠી જવાનું છે એ સંસારમાં પાતાળ સુધી પાયા નાખે છે, અને ભગવાનના ધામમાંથી ક્યારે પાછું ફરવાનું નથી, અનંત સુખમાં વિહરવાનું છે, એમાં જીવ જરાય કાંઈ કરતો નથી. આના માટે તો કેટલા રાત દિવસ ને સંસાર માટે ને ફેક્ટરી માટે ને જવું હોય તો 5 વાગ્યા ઊભો થઈ જાય, અને ભગવાનને અર્થે સત્સંગને માટે ન ઊભો થાય. જો સેજ છાંટ આવે તો તરત કે હવે કાંઈ નહીં છે. જીવને ક્યાં કરે છે, ક્યાં દુઃખરૂપ મનાવું છે? દુઃખ કોઠે પડી ગયું છે. કોઈ ઔષધ કોઠે પડી જાય ને પછી કરાર ન કરે, ઇફેક્ટ ના કરે. અમુક ઔષધો નાખો તો કપાસ ની બધી નાખે છે, પણ ઈયળો ને કોઠે પડી જાય, યુઝ ટુ થઈ જાય. આજની ભાષામાં કહો યુઝ ટુ થઈ જાય, તો એ દવાને તો એ ઓલી ઈડો ખાઈ ખેનું ખાલી ટેટા જેવી મોટી થાય. કેમ આ જો આ બધા ખેતીવાડી વાળા બેઠા ઓફિસર એને ખાઈને ઉલટા મજબૂત થઈ જાય, પચાવી જાય. એમાં આપણે આ દુઃખ સંસારનું છે એના યુઝ ટુ થઈ ગયા, અસર જ નથી. તમે જુઓ, વર્ષો પહેલા ઘટના બની, ચીનની અંદર એવો કંઈક હશે પ્રસંગ, તો એમને ત્યાં જેલની અંદર વર્ષોથી જે આજીવન મરી જાય ત્યારે જેનું મળદું બાળ કાઢવાનું, એવી કાળી કોટડીમાં એમાં બધા એ જેલમાં એને કેદીઓને પૂરેલા. તો પછી કોઈ પણ કારણોસર ગમે તે અધિકારીઓને દયા આવી, તો એવા જે બધા કેદીઓ હતા ને એ બધાને છૂટા કરી દીધા, એ કે જાઓ તમે તમારે લેર કરો, જાઓ જેલમાં જ છૂટે. કેવું લાગે હે, ભયો ભયો થઈ જાય ને. પણ અઠવાડિયામાં બધા કેદીઓ પાછા આવ્યા, એ કે અમે ત્યાં શું કરીએ, અમને આનંદ જ નથી આવતો, અમને કોઈ પણ હિસાબે અંદર લ્યો એટલે કે જગ્યા જ નથી. તો કે ગમે તેમ કરો, અમારે અહીંયા જ રહેવું, હવે અમને ક્યાંય થાવતું જ નથી, હવે વર્ષોથી અહીંયા રહ્યા. એ થોડી હાકડો બાંધી હોય, થોડું આ બાંધ્યું હોય, થોડું આટલું હોય, થોડું અંધારું હોય, આવું હોય તો જ અમને ફાવે છે. અમને પ્રકાશ ફાવતો નથી, અમને સૂર્યપ્રકાશ ફાવતો નથી, અમને ખુલ્લું ફરવું, અમને કંઈક વિચિત્ર અનુભવ થાય છે. તો પાછા જેલમાં લેવા પીડ્યા. આ ઘટેલી ઘટના છે. જો બોલો, તમને એમ લાગે કેદમાંથી છોડી દે તો માણસો રાજી થાય, આ રાજી ક્યાં થયા? દુઃખ કોઠે પડી ગયું છે. એમ સંતો કે ભગવાન આવીને આ જીવને આ સંસારની જેલમાંથી કાઢે, પણ જીવ હામોથી પાછો ઘરે છે. એ કે અમને ત્યાં નહીં ફાવે, એમને અહીંયા ફાવી ગયું છે. નથી એવું? આ ચીનના કેદી એ બીજા કોઈ આપણે બધા? ચાલો એ કદાચ તમને ગળે ન ઉતરે અથવા તો લાગે પેલું, તો એ ઘટના કહું. એક જણો રેલવેમાં આખી જિંદગી નોકરી કરી, નિવૃત્ત થયો એટલે પછી તો એને જવું પડે, તે દૂર એના કોઈ પોર્શ એરિયામાં કે કોઈ શાંત એરિયામાં એનું મકાન હશે, એને ઊંઘ જ ના આવે. કારણ કે ત્યાં ખડક પડક ખડક પડક ખડક પડક કાંઈ અવાજ જ ના આવે. તે અવાજ ના આવે, તેને ઊંઘ જ ના આવે. પરમ શાંતિ એને વિક્ષેપ કરવા લાગી. તો રેલવે સ્ટેશને આવીને સૂવે, હા એમાં હોઈ જાય. અને હવે પછી એટલા ધક્કાઈ કેટલા ખાવા, એટલે પછી એને ટેપ રેકોર્ડમાં અવાજ બધા રેકોર્ડ કરી લીધા, ખટાક ફટાક ખટાક ફટાક. પછી ટેપ રેકોર્ડ ચાલુ કરે, પ્લે કરે કેસેટ, અને એનો અવાજ સાંભળે અને સુઈ જાય. અને પછી એની પત્ની બંધ કરી દે, હોઈ જાય ને, એટલે બંધ કરી દે. એટલે આ તમે જોવો જોઈએ, આમાં જીવને ફાવે છે. હજી એ ન સમજાવજો તો ત્રીજી વાત કરું. અહીંયા આપણે અમદાવાદમાં ગંધારી મિલ છે, ગંધારી મિલ છે, તમે જોયા છે કે નહીં? હે, હવે એમાં પેલા ગ્લુકોઝ ને બધી અમુક વસ્તુઓ કંઈક ફ્રૂટ્સમાંથી આ બધા કપ મકાઈ ને એમાંથી બધું કાઢતા હોય છે, તો એને બાફીને બધું કાઢવાનું હોય. પછી બધું પીડ્યું, હું તો બે ત્રણ વાર એની બાજુમાં નીકળેલો, પણ માથું ફાટી જાય આપણું, એટલું ગંધ મારતું હોય, ખરું ને? હવે મિલમાં કામ કરે છે એને ગંધ આવે, અને ગંધ આવે તેમાં નોકરી કરે, એને ફાવી ગયું કે નહીં? આપણને ફાવતું નથી, બસ એમ આપણને આ સંસારની ગંધમાં દુઃખમાં રહી રહીને એવું ફાવી ગયું છે કે બહાર નીકળવું પડે તકલીફ થાય. ગટરના કીડાને ગટરમાંથી લઈ લ્યો તો મરી જાય. એમ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપેન કારજ સરે. કેવી રીતે? કે ખારા રે જળનું માછલું ભાઈ મીઠા જળમાં મરે, પ્રેમ રસ તેના ઉર માઠરે. માછલાનો ભોગી ઓયલો એ બગલાને મુક્તા ફળ, એક પણ ચાંચ ના ભરે. આવું છે, દુઃખ કોઠે પડી ગયા છે ભાઈ, એટલે પોકાર ક્યાંથી ઉઠે? જ્યારે દુઃખરૂપ સંસાર મનાય ત્યારે. દુઃખ છે ને એ સાંભળજો, સાંભળવું છે, સાંભળવું છે. એ ભાગ્યશાળી હોય ને એને જીવનમાં દુઃખ આવે. લે બોલ, એટલે મેં પહેલા કીધું સાંભળવું છે. હા, તમે માનશો જ નહીં કે જેને દુઃખ નથી આવતું એ ભાગ્યશાળી છે, એના જેવો કોઈ દુર્ભાગ્ય નહીં જીવનમાં. ભાગ્યશાળીને જ જીવનમાં દુઃખ આવે. આપણે એને માનીએ છીએ કે જેને દુઃખ ન આવે એ ભાગ્યશાળી. ભાઈ, જેને દુઃખ જીવનમાં ના આવે એ ભૂલા પડી જાય, એ ભૂલા પડી જાય. જેમ પૈસાનો વરસાદ થાય, જેમ બધી સુખ સાહેબી મળે, જ્યાં હાથ નાખે બધું હવળું પડે, ભગવાન ઓછા સાંભળે, ભૂલાવા માંડે. પણ જેમ દુઃખ પડે, એટલે કુંતી માતાએ ભાગવતના પ્રારંભમાં જ ભગવાન કૃષ્ણ પાસે માગ્યું, તું જો રાજ્ય થયો હો હે કૃષ્ણ બાપ દીકરા, તો મને પગલે ને પગલે દુઃખ મળે. લે બાપ, ભગવાન કૃષ્ણ માથે હાથ ફેરવા માંડ્યા, ફૈબા ફૈબા તમે આવું શા માટે માગો? તો કે રડતા રડતા કુંતા માતાએ કહ્યું કે બાપ, જ્યારે જ્યારે દુઃખ પડે છે ને ત્યારે ઉઘાડે પગે તું દ્વારિકાથી અમારી પાસે દોડી આવી ઊભો રહી જાશો, અને જ્યારે મેં સુખમાં ગોઠવાઈ જાય છે એટલે તરત કહેશો હવે મારે દ્વારિકા જવું છે. વાત સાચી છે, છોકરું દુઃખી હોય ત્યારે માવતર ખોળામાં લઈને જ બેસે, ઘોડિયા પાસે જ બેસે, અને છોકરું રમકડામ રમવા માંડે અને રસોડામાં જતી રહે. ઓફિસે રજા મૂકીને તમે બાબલા પાસે જ બેસો, કેમ? બાબલો દુઃખમાં છે. દુઃખ ભાગ્યશાળીને આવે છે. આ બધું કઈ મને પૂરું સમજાઈ જાય છે એવું નથી, પણ થોડુંક તો સમજાય છે, થોડુંક તો સમજાય જ છે. હા, દુઃખ ભાગ્યશાળીને આવે છે, કારણ કે દુઃખ ઘડે છે. લોખંડ ગરમ થાય ને, અથોડા પડે ત્યારે જ ઘાટ બને ને. આ એમનામ આવી રીતે સરસ મજાનો, આ એમનામ કઈ તપે નહીં, અથોડો અડે નહીં, તા થાય? આ કેવું લીસું છે, આ આમનામ થાય? જુઓ તો ખરા, આમ જુઓ ગણાની ટાઇલ જેવું કેટલું લીસું છે. આમ જો આમ ગરમ કર્યા તપાવ્યા વગર અને ભઠ્ઠીમાંથી નીકળ્યા વગર, જતરડામાંથી નીકળ્યા વગર આવું થાય? આવેલા આપણે લોખંડની ફેક્ટરી, આ બે જો માલિકો બેઠા ત્યાં, તમારે હું ગયો છું એકવાર, મને લઈ ગયા છે, આપણે પાસે ન રહેવાય એટલી હીટ હે ને. કેટલી? 1200 ડિગ્રી ટેમ્પરેચર હોય એમાં લોખંડની લાટા જેવી બધી પાટો અંદર ભડભડ થઈ જાય, લાલ ટાંડા જેવી થઈ જાય, ત્યારે એમાંથી આવું બને. દુઃખ ભાગ્યશાળીને આવે, દુઃખ ઘડે, દુઃખ જગાડે, જાગતો રાખે, સુખ સુડાવી દે. આમ બે જેટલી બારીઓ એટલા એરકન્ડિશન નાખ્યા હોય, કો ભલો માળા ફેરવવા બેસે? ના ના, સાચી વાત છે ને. અને ઓલું એક એરકન્ડિશન પંખાનો વેત ન હોય તો, એ મહારાજ, સ્વામી નારાયણ ભગવાન, સહજાનંદ સ્વામી, વરસાદ કરો મારા વાલા, વરસાદ. હવે એસીમાં ટેટો સુઈ ગયો હોય એ શું કામ પ્રાર્થના કરે? સવારે ઉઠે તી કે વરસાદ બહુ પડી ગયો લાગે છે. દુઃખ જગાડે, દુઃખ ઘડે, દુઃખ માણસને તૈયાર કરે પરિસ્થિતિ સામે ફેસ કરવાનું, ફાઇટ કરવાનું. દુઃખ તૈયાર કરે, ઘડે. અને જો બહુ દુઃખ પડ્યા હોય ને, એટલો બધો તૈયાર થઈ ગયો હોય ને, ગમે તે પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી નીકળી જાય, તૈયાર થઈ જાય. અને દુઃખ સાચા ખોટાનું પારખું કરે, આપણું કોણ ને આપણું કોણ નથી કરે ખબર પડી જાય. માગો ત્યારે માથું માગી લેજો, જરૂર પડતી 5 રૂપિયા ના દી. આમ તો કે તો માથું માગી લો, તારા માથામાં શું શાકભાજી કરવી અમારે? અરે રૂપિયા દે, માથું માગી લેજો. અરે માથું માગીને અમને જેલમાં નાખવા છે? એક જણાએ 2000-3000 ની ખરીદી કરી, સ્ટોરમાંથી બધું પેક કર્યું, જેવું બિલ ભરવાનું થયું ત્યારે ખિસ્સામાં હાથ નાખ્યો તો પાકીટ ઘરે ભૂલી ગયો હતો. હવે શું કરું? આ સામાન લઈ જવો જરૂરી છે, ન લઈ જાવ તો ઘરના વારો કાઢી નાખે. હવે આ એને કંઈ સમજાવ્યું સમજાય, બૈરાને સમજાવવાની કોશિશ જ ન કરાય, હાથ જ જોડાય. હવે એ સમજાશે ને, હું પાકેટ ભૂલી ગયો, પૈસા ન રહી ગયા, એ એક વાત તમારી સ્વીકારે જ નહીં કે તમે ખોટું જ બોલો, એ તમારે નહોતું લાવવું એટલે જ. હવે એટલે બધું પેક કરાવી દીધું, પણ પોકેટ ઘરે રહી ગયું. એને થયું બાજુમાં જાય 5 ડગલા ઉપર મારો ક્લોઝ ફ્રેન્ડ છે, તો એને જઈને વાત કરો, 3000 રૂપડીમાં શું, જઈને વાત કરી, ઓહો આવો શું છે ફ્રેન્ડ, બસ આવી રીતે છે, મુસીબત છે, 3000 રૂપિયા અત્યારે પાકેટ ઘરે ભૂલી ગયો છું, આવું થઈ ગયું. ત્યારે ભૂલી ગયો ઘરે, આલે 5 રૂપિયા, રિક્ષા બાંધીને લઈ આવે. લેતો હશે રૂપિયા, મિત્ર મિત્ર ને કામ ન હોય તો કોણ આવે, લે 5 રૂપિયા લે. કોણ કોનું છે એ ખબર પડી જાય આપણને, દુઃખમાં ખબર પડે. હા, પરિસ્થિતિ આવે ત્યારે ખબર પડે કોણ ચેલો ને કોણ નથી. દુઃખ આવે તે ખબર પડે, બાકી તો બધા કેમ છે સ્વામીજી, કેમ છે બરાબર, ભીહ પડે ને ત્યારે એક ઉભો ના રહીએ, તઈ ખબર પડે. દુઃખ તો બહુ સારું છે, ખબર પડે, દૂધ દૂધ પાણી પાણી કરી નાખે. ધીરજ ધર્મ મિત્ર રૂ નારી, આપતકાલ મહ પરીખી હે ચારી. તુલસીદાસજી લખ્યું છે, ધીરજ નહીં, ધર્મ નહીં, પત્ની નહીં, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, અને મિત્ર અને નારી આ ચારેય ચીજ તુલસીદાસજી કહે, દુઃખ પડે ને ત્યારે જ ખબર પડે કે કોણ કોના છે. દુઃખ વિકાસ કરે, પ્રગતિ કરાવે, દુઃખ નવા રસ્તા વિચારાવે. દુઃખ પડે ત્યારે, દુઃખ ન પડે તો નવા રસ્તા નહીં વિચારે, નવા રસ્તા વિચારે. ગાંધીજીને આફ્રિકાના મેરિસબર્ગ રેલવે સ્ટેશન ઉપર જો આફ્રિકાના એક ગોરાએ ફેંકી ન દીધા હોત, ફર્સ્ટ ક્લાસમાં ગાંધીજીની ટિકિટ હતી, પણ ગોરાઓ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી શકે એ સિવાય કોઈ બ્લેક સ્કિનવાળા કોઈ ફર્સ્ટ ક્લાસમાં ન બેસે, ટિકિટ લઈને પણ નહીં. અને ગાંધીજી ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી લઈને બેઠેલા, અને એમાં ગોરો આવ્યો પ્રવાસી, ધક્કા મારી સુટકેસનો સામાન લઈને બધું કડ કડ કડ કડ કડ કડ કડ કડતી ઠંડીઓ, આ હું બોલ્યો ને એવી ઠંડી, અને રેલવે સ્ટેશન ઉપર નાખી દીધા. એ સૂટકેસ આમ પડી ગઈ, બધી વસ્તુ આમ પડી ગઈ. ગાંધીજીને ઘર દુઃખ થઈ ગયું, આટલો બધો રંગ દે, એક પણ વસ્તુને અડ્યા નહીં, કોટને ઓઢવાના પહેરવાના, એમ કડકડતી ઠંડીમાં બેસી ગઈ. ઘણાએ વિનંતી કરી કે તમે લઈ લો, ઓઢી લો. તો ના, આ વસ્તુ આમ નમ જ રહેવા દઈશ, હું આની સામે લડીશ. શા માટે આવું કર્યું? હું માણસ નથી? અને એક આટલું દુઃખ પડ્યું અને એમાંથી ગાંધીજીને આઝાદીનો મંત્ર મળ્યો અને ભારતના રાષ્ટ્રપિતા બની ગયા. આખો નવો રસ્તો મળ્યો. ગુરુદેવ આપણા શાસ્ત્રીજી મહારાજ જુનાગઢમાં મહંત થયા ને જોઈને ડગલે ને પગલે અનંત તકલીફો અંદરથી ન પડી હોત તો એ બધું છોડીને ક્યારેય હિમાલય ન ગયા હોત, અને હિમાલય ન ગયા હોત તો ગુરુકુળનો નવો મંત્ર ને રાહ હજારોને મોક્ષ પથ દર્શક એવો આ યુવાન વયોને સંસ્કાર પૂરતો, અને અમારી જેવા યુવાનોને ભગવી કંથા પહેરાવનારો આવો માર્ગ ક્યારેય પ્રસ્તુત થયો ના. દુઃખ માણસને નવો વિકાસ, નવો રસ્તો, પ્રોગ્રેસ એ દુઃખ લઈ આવે છે. ધ્રુવજીને જો એની અપર માતાએ મેણું ન માર્યું હોત તો ધ્રુવ ઘર છોડત નહીં, વનમાં જાત નહીં, અને ભગવાનનો સાક્ષાત્કાર થાય એવું તપને નામ સ્મરણ કરત નહીં. નરસિંહ મહેતાને એની ભાભીએ હળદૂત ના કર્યા હોત, મેણા ન માર્યા હોત તો નરસિંહ મહેતા ઘર છોડત નહીં, અને મહાદેવને શરણે જાત નહીં, 7 દિવસ સુધી અનશન લઈને શિવ શિવ શિવ કરીને પડ્યા ના રહ્યા હોત, અને શિવે દર્શન આપ્યું ના હોત, અને શિવ થકી કૃષ્ણ ભક્તિનું વરદાન મેળવીને નરસિંહ મહેતા આજે જે પૂજ્ય થઈ ગયા એ ક્યારે થયા? દુઃખ ઉપયોગી છે. સાંભળજો, સાંભળવું છે ને, સાંભળવું છે, પણ દુઃખ ઉપયોગી છે, પણ એમાં 3 દુઃખ ભયંકર છે. મારે આ બધું કહીને વાત તો એક જ આમ નખના આંગળા જેટલી છે ને, આટલી જ રાયના દાણા જેટલી જે ટોપિક છે ને એ સમજાવવા માટે જ હું આખી આ યાત્રા કરું છું. એમાં 3 દુઃખ ભયંકર છે. 1 દુઃખ શારીરિક દુઃખ. બાહ્ય ગમે તેટલા દુઃખ હોય ને, આપણને અપમાન કરે, કોઈ ઓફિસોમાંથી કાઢી નાખે, નોકરા બોકરા જતા રહીએ, આ તો બધું જતું રહીએ ને, કઈ વાંધો નહીં, બૈરા વ્યા જાય, બધું વી જાય, આ તો એ દુઃખ નથી, છે પણ એ એટલું નહીં. શરીરનું દુઃખ, એમાં શરીરનું દુઃખ એટલે રોગ, એક દબાવીને બીજો થાય, બીજો દબાવીને ત્રીજો થાય. જેટલા રોગ આવે દાવા નામ જ ના લે, અઠે દ્વારકા રહીને પડ્યા રહી, ડૉક્ટરની કારી ફાવે ને, દવાનો કોઈ રેઝિસ્ટન્સ પાવર સામો થાય પણ એ કાંઈ દવા અસર કરે નહીં. એવા રોગ થાય, એવા રોગ થાય, ખાઈ ન શકે, સૂઈ ન શકે, કામ કરી ન શકે, અને માણસ ત્રાસી જાય. પેલું સુખ તે રાતે નૈરા, બધી વસ્તુ હોય પણ શરીર માણસને નરવું હોય તો મને, મારી પણ ઘણી વાર 80-80, 90-90 વર્ષના ભાભા થઈ ગયા હોય અને મારી આગળ દુઃખ ગાય ને, ત્યારે હું પેલું પૂછું, શરીરનું કેમ છે? ઘોડા જેવું છે. તો દુઃખ શું છે તને? વાપરવા પૈસા જોઈએ એટલા, ખાવા પીવાનું બહુ સારું, તો દુઃખ શું છે તને? માની લીધું છે. શરીરના દુઃખ ભયંકર છે, ગમે હોય ને ત્રાસી જાય, કાયર થઈ જાય. જ્યારે જો ત્યારે ડોક્ટર વાટ કાપ લઈને બેઠો હોય, વાટ કાપ લઈને બેઠો, પગ કાપે, હાથ કાપે, આ કાપે, નસ કાપે, નખ કાપે, ઓલું કાપે, માથું કાપે, ડોક કાપે, કાન કાપે, નાક કાપે, ત્રાસી જાય માણસ. એ કઈ મારે વાત બીજી કરવી, પણ સમજાય છે ને કે શરીરનું દુઃખ ભયંકર છે. બીજા બધા દુઃખ બધા પાર કરી શકાય, આની આગળ માણસ કાયર થઈ જાય. બીજું દુઃખ છે ગરીબાઈ. પૈસો ના મળે, ખાવા ના મળે, વ્યવહાર સચવાય નહીં, પહેરવા મળે નહીં, છોકરાઓનો પાર ન હોય, ખવડાવું શું, હા હા હા, પેટનો ખાડો ન પૂરાય, દવાના પૈસા ના નીકળે. એક બાજુ રોગ હેરાન કરે, એક બાજુ પૈસો નહીં. એ જેને દુઃખ પીડ્યા હોય એને જ પૂછજો, કેમ થાય ભાઈ? વાત તો સમજાય છે ને? હે, પૈસો ના, ગરીબ, અતિ અતિ સામાન્ય નહીં, કરુણ ગરીબી, એના જેવું કોઈ દુઃખ નહીં. દારિદ્ર્ય સમ દુઃખ નહીં જગમાં, એ તુલસીદાસજીએ લખ્યું છે. ભક્તિ માતા રોઈ પડ્યા હતા ને પિતા ધર્મદેવ પાસે, પતિદેવ પાસે, એમના ઘરમાં કાંઈ નથી, હું તમને શું ખવડાવું? મહેમાન આવે છે, આપણે તો ભાજી પાંદડા બાફીને પણ જમીને દી કાઢી નાખીએ, પણ મહેમાનને શું જમવાનું? ભક્તિ માતા રડી પડ્યા, જગતના માતા પિતા. એ બધાએ આવી રીતે તપ કર્યું ને ત્યારે આજે આપણે શિખંડ પૂરી ખાઈએ છીએ, રસ પૂરી થાય. શરીરનું દુઃખ ભયંકર, ગરીબાઈનું દુઃખ, ત્રીજું દુઃખ પરિવારનું, ભેળું રેવાય ને નોખું પડાય કયો આ, અને કોઈ સોલ્યુશન એમાંથી નીકળે જ નહીં, પ્રોબ્લેમ સોલ્વ થાય જ નહીં, રસ્તો મળે જ નહીં. તમારે એવું વાંકું પડે ને એવું ગૂંચવાય, માથા તોડી નાખે, લાકડીઓ લઈને આવે, ગામ ધજાગરો કરે, બહાર કહેવાય નહીં. ને કે છે ને આપણે શાસ્ત્રમાં કે હાથળે થયેલું ગુમડું કોને બતાવવું, ભર નીંગળ ગુમડું પાકીને ઘારામાં જીવડા પડી ગયા હોય, ગામમાં થોડું બતાવાય છે કે લ્યો જોવો ભાઈ અહીંયા કેમ બતાવો. આ ઘરના પીડા, પરિવારની, છોકરાઓની, ભાઈઓની, કાકાની, પિતરાયની, અને એમાં ભાગ પાડ્યા ન હોય ને બાપા ગુજરી જાય પછી જો જમાવટ થાય. ત્રણેય માંથી એકાદું આવે ને તોય માણસ ત્રાસી જાય, જેમાં ત્રણેય જેને ભેળા થાય એ ભાગ્યશાળી. લાગે છે ને વિચિત્ર વાત, વિચિત્ર લાગે છે ને? હા, પણ હું એટલા માટે કહું છું કે ભાગશાળી એટલા માટે કે આવું દુઃખ આવે ત્યારે ભયંકરમાં ભયંકર નાસ્તિક માણસ હોય ને તો હનુમાન ચાલીસા કરવા માંડે. બસ આ મારે કેવું છે, આ મારે તમને કેવું હતું, બીજું કાંઈ કેવું નહોતું. આવા ભયંકર દુઃખ ત્રણ હપટમાં લઈએ, ગમે તેવો ટોચનો નાસ્તિક હોય ને, કશાને ન માનતો હોય, મંદિરે મંદિરે જવા માંડે, શનિના બેઠો બેઠો જાપ માંડે કરવા. આમાંથી કોઈ ઉગારો ભાઈ સાહેબ, પેલા આમાંથી બહાર કાઢો, દુનિયાને બદલી નાખો, સમાજને બદલી નાખો, પેલા અમારું બદલો. થાય કે નહીં? એવા ઘણા જોયા છે. અને સાધુ ભાડ્યો નથી, પગમાં પીડ્યો નથી, અહીંયા વળી કંઈક ભભૂતિ દઈ દે, કંઈક આશીર્વાદ મળી જાય ને, આમાંથી જો પાર થવાય. એ તો જેને આવ્યા હોય એને જ ખબર પડે. ભલ ભલા નાસ્તિક માળા મંડે કરો, હનુમાન ચાલીસા મંડે જવા, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિલતી હોલો ગુજાગર, હે હનુમાન લાલા. બોલો, જેને એકવાર પશુ કહીને તિરસ્કાર કરતો હતો એ વાનરમુખ હનુમાનજીના ચરણમાં બેઠો હોય, આ કેવું લાગે તમને? દુઃખ લઈ આવે. અને એમાંય જો ઘણા યુવાની અવસ્થામાં જીક ઝીલી જાય, પણ જેમ જેમ અવસ્થા થાય, જીવનની સંધ્યા ઢળે, ગઢપણ આવે, ભલ ભલા ભૂકા કાઢી નાખે હોય અને ગમે તેવો હોય ને આસ્તિક થઈ જાય. અરે તમે આ સમાજમાં જુઓ ને, બહુ એવા સુધારાવાદીઓ થયા અને બહુ સમાજમાં ફેમસ પણ થયા, એવા તમને કેટલાક લાંબા લિસ્ટ, તમે જેને જાણો એની વાત કરીએ. આ કવિ નર્મદ સુધારાવાદી, સમાજના ભલે સારા કામ કરે એનું ખોટી ના નહીં, પણ જેમ જેમ ઘરડા થયા પછી એને જે ઉદ્ગારો લખ્યા છે, નર્મદ કહે છે, મેં સમાજ સુધારાની બહુ વાતો કરી પણ મેં મારા આત્માને સુધારવા માટે કાંઈ કર્યું નથી. કવિ નર્મદ, હવે ઘરડે ઘટપણે એને થાય છે કે મેં મારી જો પોતાની જાતને સુધારવાને, આત્માને તૃપ્ત કરવા માટેનું જો મેં કંઈક કર્યું હોત તો પરમ સંતોષ હોત. અવસ્થા એ ખબર પડે છે કે મારું કરવા જેવું રહી ગયું છે. ચર્ચિલ, ઇંગ્લેન્ડનો એક બીજા વિશ્વયુદ્ધમાં આખા યુરોપને બહાર કાઢનારો ભડવીર મુત્સદી, એ ચર્ચિલે એમ કીધું છે, હાય રે હાય, છેલ્લી અવસ્થાએ મેં મારા આત્માને માટે કશું જ કર્યું નથી. વિન્સ્ટન ચર્ચિલ, નેપોલિયન બોનાપાર્ટ સેન્ટ હેલેના ટાપુ ઉપર છેલ્લે બોલે છે, આઈ હેવ નેવર સીન સિક્સ હેપી ડેઝ ઇન માય લાઈફ. નેપોલિયન બોનાપાર્ટ, ઓ માય ગોડ, મેં જિંદગીમાં છ પણ સુખના દિવસ મેં જોયા નથી. છેલ્લે પાઘડીનો વળ છેડે નીકળે છે. એટલે ભાગ્યશાળી હું કહેતો હતો, મેં બહુ આ માર્ક કરીને જોયું છે કે જેટલા જેટલા નાસ્તિક છે ને, રેશનાલિસ્ટ છે ને, એને આ ત્રણ પ્રકારમાંથી એકય દુઃખ નથી હોતું. તમે જોજો, એને ભગવાન પૂર્ણ કુદરતી કલયુગ એને હાજો નર્વો જ રાખે. આ બધા જે વાતો કરનારા છે, તમે જોજો, નાના મોટા ફોડલા થાય ને કોઈ એકાદું ઓપરેશન આવી જાય કે શરીરના દુઃખ નથી, મેં કયા ને એવા શરીરના દુઃખ, એને ન હોય. નરમાં ચીભડા જેવા તમારે જોવા, નરમાં વઘેડા જેવા હોય એના શરીર. તમે જોયા હોય, મારું નામ નથી ગણાવવા, પણ આ બધા ને જોયા, એવા ટપોરા બંધ શરીર. અને તમે એવા કેવા, તમે જોવા તો રાજાનો કુંવર જતો હોય એવા. ઈ શું કામ વળે? જેમ નિંદા કરે ઠાકોરજી એમ નરવા થાય. લ્યો બોલો, આ નાળિયેરી છે ને, એમ જેમ મીઠું નાખો ને, સોલ્ટ નાખો ને, એમ નરવા થાય નાળિયેર. બીજાને તમે નમક નાખો તો બળી જાય. નાળિયેરીને હુંડલા માટે મીઠું નાખવું પડે. દરિયાકાંઠા કિનારા હોય તો ન નાખવું પડે. અહીંયા નાળિયેરી ઉછેરીએ, નાળિયેર સારા જોતા હોય તો ટોપલો ભરીને એને મૂળિયા મીઠું દાટવું પડે, સોલ્ટ, ત્યારે નાળિયેર મીઠા થાય. એમ આ જેમ નિંદા કરે ઈશ્વરની, મંદિરની, ધર્મની, સાધુઓની, ગુરુઓની, આ બધી, ત્યારે એ બધા નાસ્તિકો રસના દિવસે નરવા તુંબડા જેવા થતા જાય. શરીરના કોઈ રોગ હોય નાના મોટા, પણ કાઈ જાય એવા એક એવા એવા રોગ ન હોય, ન હોય. 65% સારામાં સારી નોકરી, કાં સરકારનું પેન્શન, બહુ સારામાં સારું. અને કાંઈ એકાદ દીકરો ભરી એવી લાઈન ઉપર ચડી ગયા હોય, પૈસાનો વાંધો ન હોય. અને ત્રીજું, પરિવારમાં કોઈ વાંધો નહીં, બસ જીણા જીવતા રહીએ, સારી રીતે ગોઠવાઈ જાય, કોઈ વાંધો નહીં. એટલે એ પોતાની જાતને એમ માને છે કે અમે વિવેક બુદ્ધિથી જીવ્યા એટલે અમે ભાગ્યશાળી છીએ અને પરમ સુખી છીએ. એટલે તારા જેવો દુર્ભાગ્ય નહીં કે તને દુખે તને ઘેર્યો નહીં એટલે તું ત્યાંથી છૂટી અને ભગવાન તરફ આવ્યો, ની જીવનમાં પરમ સત્ય ચૂકી ગયો. તારા જેવો કોઈ દુર્ભાગ્ય નહીં, કોઈ દુર્ભાગ્ય નહીં તારા જેવો. એ તું વળી ન જાય એટલે જ તને કલયુગે સુખી રાખ્યો છે, બસ. ના, એ પોતાને સારું માને છે, પણ એના એના જેવો કોઈ દુર્ભાગ્ય નહીં. એટલે જીવનમાં દુઃખ આવે એ ભાગ્યશાળી સમજો, અને એ દુઃખમાંથી જે જાગી જાય એ મહાભાગ્યશાળી, જાગી જાય એ મહાન ભાગ્યશાળી. ઓ, બાકી દુઃખ તો બધાને આવે છે. આ વાઘરીના કુબામાં ના બધા રહેનારા હોય છે, એને દુઃખ ન હોય, પણ જાગે કોણ? દુઃખ આવે એટલું જ ભાગ્ય નથી, દુઃખમાં જાગી જાય એ મહાભાગ્યશાળી છે. અને આ ગાંધીજી જાગ્યા કઈ એવી રીતે? કોઈ નહોતા ફેંકી દીધા પેલા, એવી રીતે નહીં ફેંક્યા હોય ત્યારે મંદિરોને ગાંધીના મહંતોને દુઃખ નહીં, શાસ્ત્રીજી મહારાજની જેમ, ગુરુદેવની જેમ આવ્યા હોય? જાગે એ મહાન ભાગ્યશાળી છે. ધ્રુવની જેમ કોઈને પોતાની અપરમાતાએ નહીં મેળા માર્યા હોય, નરસિંહ મહેતાની જેમ ભાભીએ કોઈને નહીં ટોણા માર્યા હોય, જાગે એ મહાભાગ્યશાળી. જાગી જા, હરી હરી. દુઃખ હોવું ભાગ્યશાળી, દુઃખમાં જાગી જવું એ મહાભાગ્યશાળી. નાનું એવું દુઃખ આવે ને એમાં જે જાગી જાય અને ભગવાનની તરફ વળી જાય, વાહ પ્રભુ. તમે જેમ બાળક હોય નાનું અને આળવિતરું હોય તો માં એને ટાપલી મારીને સીધે રસ્તે લઈ આવે, એમ પ્રભુ તમે ટાપલી મારીને તમારી પાસે લાવ્યા છો. આ દુઃખ એમાં જાગી જાય એ મહાભાગ્યશાળી છે. એટલે જાગવાની વાત મહત્વની છે, અને એ વાત શંકરાચાર્યજી કરે છે જગાડવા માટે. અને એના માટેનો હવે શ્લોક આ છે. કયો? નલિની દલગત જલમ અતિ તરલમ. કેમ